શ્રીમદ્ ભાગવત 11મો સ્કંદ 9મો અધ્યાય અવધૂત ઉપાખ્યાન। ટીટોળીથી માંડીને ભમરી સુધીના 7 ગુરુઓની કથા। અવધૂત દત્તાત્રેયજી કહે છે, રાજન, માણસોને જે વસ્તુ પદાર્થ પ્રિય લાગે છે તેનો તે સંગ્રહ કરે છે અને તે જ તેના દુઃખનું કારણ પણ બની જાય છે। પરંતુ જે અકિંચન છે, અપરિગ્રહી છે, એવો વિદ્વાન આનંદનો અનુભવ કરે છે। તેથી કલ્યાણની કામનાવાળા માણસોએ સંગ્રહથી દૂર રહેવું। ટીટોળીનું દ્રષ્ટાંત આપતા કહે છે કે એક ટીટોળીને ક્યાંકથી માંસનો ટુકડો મળ્યો, તેને જોઈને બીજા માંસ લોભી પક્ષીઓ તેના પર તૂટી પડ્યા। ટીટોળી આ મુસીબતમાંથી બચવા માટે માંસનો ટુકડો ફેંકી દીધો ત્યારે તે બચી ગઈ અને સુખી થઈ। આનાથી સાર એ લેવો જોઈએ કે સંગ્રહ કરવો એ આપત્તિને આમંત્રણ આપે છે। બાળકનું દૃષ્ટાંત આપી ભગવાન દત્તાત્રેય સમજાવે છે કે જે રીતે બાળક પોતાનામાં જ રમે છે અને કોઈ ચિંતા થતી નથી, તેને કોઈ ચિંતા થતી નથી, એમ હું પણ મારા આત્માનંદમાં મગ્ન રહું છું। માન કે અપમાનનો મારા ઉપર કોઈ પ્રભાવ પડતો નથી અને ન કોઈ ઘર પરિવારની મને ચિંતા થાય છે। સંસારમાં બે વ્યક્તિ જ ચિંતા મુક્ત છે, એક તો જે અણસમજુ બાળક છે તે, અને બીજો જે ગુણતીત છે તે। આ બંને પરમાનંદમાં મગ્ન રહે છે। હવે કુંવારી કન્યાના ઉદાહરણથી સમજાવે છે। એકવાર કોઈ કુંવારી કન્યાને ઘેર તેની સગાઈ કરવા માટે કેટલાય લોકો આવ્યા હતા। તે દિવસે તેના ઘરના લોકો ક્યાંક બહાર ગયેલા હતા, તેથી તે કન્યાએ પોતે તેમનો આતિથ્ય સત્કાર કર્યો। રાજન, ભોજન કરાવવા માટે તે ઘરમાં એકાંતમાં ડાંગર ખાંડવા લાગી તે વખતે તેના હાથમાં પહેરેલા કંકણનો ખૂબ અવાજ આવવા લાગ્યો। કન્યાએ વિચાર્યું કે આ અવાજથી મહેમાનોને લાગશે કે આ ઘર ગરીબ છે, અન્યથા કન્યા અત્યારે શા માટે ડાંગર ખાંડવા બેસે, અને તેણે માત્ર બે બે કંકણ રાખી વધારાના કંકણ કાઢી નાખ્યા। કંકણ ઉતારીને તે ફરી ડાંગર ખાંડવા લાગી ત્યારે તે બે બે કંકણ પણ ખખડવા લાગ્યા, ત્યારે તેણે એક એક કંકણ ફરી કાઢી નાખ્યું। જ્યારે બંને હાથમાં માત્ર એક એક કંકણ રહ્યું ત્યારે કોઈ પ્રકારનો અવાજ થયો નહીં। શત્રુદમન, જે સમયે લોકોનો વ્યવહાર જાણવાની ઈચ્છાથી હું પણ ત્યાં પહોંચી ગયો, મેં તે કન્યા પાસેથી એ બોધ લીધો કે જ્યારે ઘણા લોકો એક સાથે રહે છે ત્યારે કલહ થાય છે, અને બે માણસ સાથે રહે છે ત્યારે પણ વ્યર્થ વાતો થાય છે। તેથી કુંવારી કન્યાની ચૂડીની જેમ એકલા જ વિચારવું જોઈએ। રાજન, મેં બાણ બનાવનાર પાસેથી એ બોધ લીધો કે આસન અને શ્વાસને જીતીને વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા પોતાના મનને વશમાં રાખવું અને પછી ખૂબ સાવધાની સાથે તેને એક લક્ષ્યમાં પરોવવું। જ્યારે પરમાનંદ સ્વરૂપ પરમાત્મા મન સ્થિર થઈ જાય, પરમાત્મામાં મન સ્થિર થઈ જાય છે ત્યારે તે ધીરે ધીરે કર્મ વાસનાઓની ધૂળને ધોઈ નાખે છે, સત્વગુણની વૃદ્ધિ થાય છે અને તે રજોગુણ તમોગુણની વૃત્તિઓને છોડીને એવું શાંત થઈ જાય છે જેમ લાકડા વિનાનો અગ્નિ। આ પ્રમાણે જેનું ચિત્ત પોતાના આત્મામાં જ સ્થિર થઈ પરવાઈ જાય છે ત્યારે તેને અંદર બહાર ક્યાંય કોઈ પદાર્થનું ભાન રહેતું નથી। મેં જોયું હતું કે એક બાણ બનાવનારો કારીગર બાણ બનાવવામાં એટલો તન્મય થઈ ગયો હતો કે તેને પાસેથી ડંકા નિશાન વાજિંત્રોના નાદ સાથે રાજાની સવારી નીકળી ગઈ, પણ તેને કંઈ ખબર સુદ્ધા ના પડી। સ્પર્શથી મેં એ બોધ લીધો કે મુનિએ સર્પની જેમ એકલા જ રહેવું જોઈએ, મંડળ ન બનાવવું। રહેવાના સ્થાનમાં મમતા ન રાખવી, હંમેશા સાવધાન રહેવું, એકાંતમાં અથવા ગુફામાં રહેવું, પોતાના આચાર વ્યવહારથી પોતાને કોઈની સામે પ્રગટ ન કરવું, મિતભાષી રહેવું. હવે આ અનિત્ય શરીર માટે આટલા કષ્ટ વેઠીને ઘર બનાવવાનું વ્યર્થ છે. ઉંદરે બનાવેલા ઘરમાં સાપ આરામથી રહે છે. તે જ પ્રમાણે યોગી ક્યાંય પણ રહીને પોતાનો નિર્વાહ કરી લે. હવે કરોળિયાના દ્રષ્ટાંતથી સમજાવે છે કે એક નારાયણ દેવે જ પોતાની માયાથી આ વિશ્વનું નિર્માણ કર્યું છે. તે જ પ્રભુ કલ્પના અંતમાં પોતાની કાળ શક્તિ દ્વારા તેનો ઉપસંહાર પણ કરે છે. તે પરમાત્મા એક છે, તેમનામાં સજાતીય જીવ વગેરેનો ભેદ નથી, અદ્વિતીય છે, તેમના જેવા બીજા નથી. વિજાતીય પ્રધાન વગેરે ભેદોથી રહિત છે, તે જ તે છે, તેથી સ્વગત ભેદથી પણ રહિત છે. આમ તે પરમાત્મા અખંડ રૂપે એક જ છે. તેઓ બધાના આશ્રય સ્વરૂપ છે, પોતાનો આધાર તે સ્વયં છે. તે જ આદિ નારાયણ ભગવાન પ્રકૃતિ અને પુરુષ બંનેના નિયામક છે. તેઓ જ્યારે પોતાની કાળ શક્તિ દ્વારા સત્વાદી ત્રણેય ગુણોની શક્તિઓને સામ્યાવસ્થામાં લાવે છે, ત્યારે એકમાત્ર પરમાત્મા જ શેષ રહી જાય છે. તેઓ પરમ શ્રેષ્ઠ છે, પરા અને અપરા બંને પ્રકૃતિઓથી પર છે, જેને કૈવલ્ય નામથી કહેવામાં આવે છે. કૈવલ્ય સંજ્ઞિત એટલે કેવળ એકલા અથવા મોક્ષ એવી સંજ્ઞા થાય છે. અનુભવ સ્વરૂપ છે, આનંદના સાગર છે, ત્યાં પ્રકૃતિની કોઈ પણ ઉપાધિ નથી. તેઓ પણ કેવળ પોતાના સામર્થ્યથી જ પોતાની ત્રિગુણાત્મિકા માયામાં શોભ ઉત્પન્ન કરે છે. તે માયા દ્વારા હે શત્રુદમન સર્વપ્રથમ સૂત્રાત્મા ક્રિયાશક્તિ પ્રદાન મહતત્વની રચના કરે છે. આ સૂત્રરૂપ મહત્વ જ ક્રિયાશક્તિ પ્રદાન સૂત્ર ત્રિગુણાત્મક શક્તિને અર્થાત ત્રણેય ગુણોને અભિવ્યક્ત કરે છે. તે જ બધા પ્રકારની સૃષ્ટિનું મૂળ કારણ છે. તેમાં જ આ સઘળું વિશ્વ સૂત્રના તાણાવાળાની જેમ ઓતપ્રોત છે, અને તેને કારણે જ જીવને જન્મ મૃત્યુના ચક્રાવામાં ભમવું પડે છે. જેમ કરોળિયો પોતાના હૃદયમાંથી મુખ દ્વારા જાળ બનાવે છે, તેમાં જ વિહાર કરે છે અને છેવટે તેને ગળી જાય છે. તે જ પ્રમાણે પરમેશ્વર પણ આ જગતને પોતાનામાંથી ઉત્પન્ન કરે છે, તેમાં જીવરૂપે વિહાર કરે છે અને પછી તેને પોતાનામાં લીન કરી દે છે. આનો સાર એ લેવો જોઈએ કે આ વિશ્વ પરમાત્માનું જ સ્વરૂપ છે, તે જ આનું નિર્માણ કરે છે અને અંતમાં પોતાનામાં લીન કરી દે છે, અને છેલ્લે જે શેષ રહે છે તે પણ તે જ છે. તેથી સર્વત્ર બ્રહ્મદ્રષ્ટિ રાખવી જોઈએ. રાજન, મેં ભમરી એટલે કીટ પાસેથી એ બોધ ગ્રહણ કર્યો કે જો પ્રાણી સ્નેહથી દ્રેષથી અથવા ભયથી પણ જાણી જોઈને એકાગ્રતાથી પોતાનું મન જે જે વસ્તુમાં સંપૂર્ણ પ્રકારે પરોવી દે છે, તે સ્વરૂપ વાળો થઈ તે થઈ જાય છે. ભમરી કોઈ કીડાને લઈ જેને દિવાલ પર બંધ કરી દે છે અને બહારથી જ વારંવાર આવીને તેને ડરાવતી રહે છે. તે કીડો ભયથી જ ભમરીનું ધ્યાન કરતો પોતાનું શરીર ત્યજ્યા વિના જ ભમરી રૂપ થઈ જાય છે. જ્યારે તે જ શરીરથી ચિંતન કરેલા રૂપની પ્રાપ્તિ થઈ જાય છે, ત્યારે બીજા શરીરથી તો કહેવું જ શું. તેથી મનુષ્ય અન્ય વસ્તુનું ચિંતન ન કરતા ભગવત પ્રાપ્તિનું ઉદ્દેશ્ય ભગવત પ્રાપ્તિના ઉદ્દેશ્યથી માત્ર પરમાત્માનું જ ચિંતન કરવું જોઈએ. તે જ પ્રમાણે ચાહે પ્રેમથી અથવા ભયથી ભગવાનનું સતત ચિંતન કરવાથી મનુષ્ય પણ પરમાત્માને અવશ્ય પ્રાપ્ત કરી લે છે. રાજન, આ પ્રમાણે મેં આટલા ગુરુઓ પાસેથી બોધ ગ્રહણ કર્યો, હવે હું મારા શરીર પાસેથી જે કાંઈ શીખ્યો છું તે તમને જણાવું છું. સાવધાન થઈ સાંભળો. મારો આ દેહ પણ મારો ગુરુ જ છે, તે મને વૈરાગ્ય અને વિવેકનો ઉપદેશ આપે છે. દેહના વિશે એ તો જાણીએ જ છીએ કે તે જન્મે છે અને મરે છે, પરિણામે તેની સાથે સદા દુઃખ જ વળગેલું છે. પરંતુ સૌથી મોટો લાભ તેનાથી એ જ છે કે આ દેહથી જ હું પરમાત્માનું ચિંતન કરું છું. એ તો નિશ્ચિત જ છે કે આ શરીર એક દિવસ માટીમાં મળી જશે, તેથી તે આપણું નથી, પ્રકૃતિનું જ છે. તેથી હું આ દેહથી પણ અસંગ થઈને વિચરણ કરું છું. જે મનુષ્ય પત્ની પુત્ર ધન સંપત્તિ પશુ સેવક ઘર અને સંબંધીઓને વધારીને તેમાંથી સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી તેમનું પાલન પોષણ કરે છે અને ભારે કષ્ટ ઉઠાવી ધન સંચય કરે છે, તે અંતમાં પોતાના આગલા જન્મ માટે જે રીતે બીજનું નિર્માણ કરીને વૃક્ષ નષ્ટ પામી નષ્ટ થઈ જાય છે, તે જ પ્રમાણે આગળની યોનિનું બીજ નિર્માણ કરીને તે મૃત્યુ પામે છે. આ પ્રમાણે શરીર નાશ થવા છતાં તેનો દુઃખનો અંત આવતો નથી અને તે જન્મ મરણના ચક્કરમાં ભટક્યા કરે છે. અનેક સ્ત્રીઓવાળા પતિને તેની સ્ત્રીઓ સ્વસુખ માટે ચારે બાજુએ ખેંચીને સતાવે છે. તે જ પ્રમાણે દેહાભિમાની જીવને એક બાજુ તેની રસેન્દ્રિયો ખેંચે છે, ક્યારેક તરસ સતાવે છે, ક્યારેક જનેન્દ્રિય સંભોગ માટે વ્યાકુળ કરે છે. તે જ પ્રમાણે ત્વચા ઉદર કાન આ બધા પોતપોતાના વિષયો તરફ ખેંચે છે, ક્યારેક સુગંધની લાલસા માટે ઘ્રાણેન્દ્રિય, તો ક્યારેક સુંદર રૂપ માટે નેત્રો લાલાયિત કરે છે. આ પ્રમાણે કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો બંને આ દેહાભિમાની જીવને પોતપોતાના વિષયો તરફ ખેંચીને તેને ઘમરોળી નાખે છે. ભગવાને પોતાની અચિંત્ય શક્તિ એવી માયાથી વૃક્ષો સર્પો પશુઓ પક્ષીઓ મચ્છરો અને માછલા એમ અનેક જાતના શરીરો ઉત્પન્ન કર્યા, પરંતુ તેનાથી ભગવાનને સંતોષ ન થયો. ત્યારે તેમણે મનુષ્ય શરીરની રચના કરી. આ શરીર એવી બુદ્ધિથી યુક્ત છે જે બ્રહ્મનો સાક્ષાત્કાર કરી શકે છે. આની રચના કરીને ભગવાનને ખૂબ આનંદ થયો. જ્ઞાનીએ પોતાના વિવેક દ્વારા જાણી લેવું જોઈએ કે આ મનુષ્ય શરીર કે જે અત્યંત દુર્લભ છે, ઘણા જન્મ બાદ ભગવાનની અપાર કૃપાથી મળ્યું છે. તેના દ્વારા જ પરમ પુરુષાર્થ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. પરંતુ આ શરીર અનિત્ય પણ છે, તેથી આ અમૂલ્ય મનુષ્ય જીવનને પ્રાપ્ત કર્યા પછી મનુષ્યતા એમાં જ છે કે મૃત્યુ આવીને તેને ભરખી જાય તે પહેલાં જ ભગવત પ્રાપ્તિરૂપી પોતાનું પરમ કલ્યાણ કરી લે. કારણ કે જે વિષય ભોગો છે તે તો બધી યોનિઓમાં મળે છે, તેથી તેની પાછળ પોતાનો અમૂલ્ય સમય બરબાદ ન કરે. હે રાજન, આ રીતે મને વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો. અંતઃકરણમાં વિજ્ઞાનનો પ્રકાશ ઝળહળવા લાગ્યો. હવે હું અહંકારથી મુક્ત થઈને આ ભૂતળ પર મારી ઈચ્છા પ્રમાણે ભ્રમણ કરું છું. આ પ્રમાણેનું વિવિધ પ્રકારનું જ્ઞાન એક જ ગુરુથી પ્રાપ્ત થતું નથી. આ બધું મેં તમને કહ્યું એક અને અદ્વિતીય બ્રહ્મના સંબંધમાં ઋષિઓએ અનેક પ્રકારે વર્ણન કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, પ્રિય ઉદ્ધવ, દૃઢ બુદ્ધિવાળા ભગવાન દત્તાત્રેયજીએ યદુરાજાને આ પ્રમાણે ઉપદેશ આપ્યો. યદુરાજાએ તેમની પૂજા કરી, પ્રણામ કર્યા. દત્તાત્રેયજી તેમની અનુમતિ લઈને ખૂબ પ્રસન્ન વદને પોતાની ઈચ્છા અનુસાર સિધાવી ગયા. અમારા પૂર્વજોના પણ પૂર્વજ યદુરાજા અવધૂત દત્તાત્રેયની આ અજ્ઞાન વિવેકયુક્ત વાતો સાંભળીને સઘળી આસક્તિઓથી નિવૃત્ત થઈને સમદર્શી થઈ ગયા. આ પ્રમાણે હે ઉદ્ધવ, તમારે પણ સમગ્ર આસક્તિઓનો પરિત્યાગ કરીને સમદર્શી થઈ જવું જોઈએ. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યાયામ સંહિતાયામ એકાદશ સ્કંધે નવમો અધ્યાય 11મા સ્કંધ અંતર્ગત 9મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય।